એટલે આ જીવો શું પૂછે છે? એટલે આપડે આ વેજીટેબલ જે ખાઈએ છીએ એમાં પણ જીવ છે ને? હા, એટલે આ ઘઉં ચોખા બાજરી દરેક દાણા માં જીવ છે. પણ નેચરલ લો શું છે કે એમાં એકેન્દ્રિય જીવ છે. કેવા છે? એકેન્દ્રિય. એકેન્દ્રિય એટલે બેભાન પણ છે. તમે એને કહો કે હું તને બાપા મળું છું, તને ચેકવા મળું છું, તો લાચી નહી જાય. નહી જાય. એટલે ક્યાં સુધી આપણને હિંસા લાગે છે કે જે જીવો આપણને આમ આંગળી અડાડી નાખી જાય, જે ભય પામે, જે ત્રાસ પામે તમારાથી, એમને અડવાનું નહીં. જે ત્રાસ પામતા નથી અને દળો ઘૂંટો અને જલેબી બનાવો, ભજીયા બનાવો, તેમને હરકત નથી. ભગવાને આ છૂટ આપી છે. કારણ કે એ જીવોનો નાશ તો થાય છે જ, પણ તમે નાશ કરો છો. એટલે મહાન શિલક વાળા તમે લો, તમારે એ દંડ તમને પડે છે. પણ એ ખાઈને તમે નફો વધારે કમાવ છો. તમે 100 કમાવ છો, એમાંથી 10 નો દંડ એમને તમારે ચૂકવવો પડે. શું કહ્યું? એટલે 90 તમારી પાસે રહે છે અને 10 એમને મળવાથી એમની ઉર્ધ્વગતિ થાય છે. એટલે આવી રીતે ગમે ગમે વધતું જગત ચાલી રહી છે. એટલે ખાજો ખાવાનું કોઈ જાતનો વાંધો નહીં. પણ જે જીવને આપણા અડીએ અને ત્રાસ ચૂકે, આ બધા જીવો આપણે, આ માછ છે, આ મચ્છર છે, માખણ છે, એ બધા અડિયા અટકા પેલા ભાઈ ત્રાસ પામે નહી? જીવ બચાવવાની ઈચ્છા છે તો એને મારીએ તો જોખમ છે. એને ના મારવા, સમજે ને? આ બીજું તો તમે મકઈ ના દોડા, બધા મકઈ માં દોડા છે ને, બધા જીવ પણ ચેકીને ખાજો. સમજો ને? અગર બાકીને ખાજો, તમને જેમ અનુકૂળ આવે તમે ખાજો, પણ દુરુપયોગ ના કરો. જેમાં જે ત્રાસે છે આપણાથી, મરઘા કુકડા બકરીઓ બકરીઓ ત્રાસ પામી જાય ત્યારે શું થાય? અને તે ખાવાની છૂટ આપી હોય કે તમે જાતે કાપી શકતા હોય તો ખાજો. કે જાતે કાપી રાખવાની શક્તિ હોય અને જો બ્લડ બ્લડ દેખતા હોય, તમને ગભરામણ ના થતી હોય તો ખાજો. કે છે નકામાં તમારાથી કોક કાપે ને તમે ખાઓ અને મિનિંગલેસ છે. કે એટલે ફરી એ ચાખવાનું કહે છે કે ના, મને ચાખવું એ મારે ભયંકર. તમે કરો છો મને વાંધો બિલકુલ નથી કહે. તમારે તો મને તિરસ્કાર નથી કહે. જો કારણ કે મારા મધર ના દૂધ માં એનો હતો નહી આ, સમજ ને? એટલે મને છૂટ ના હોય. તને એકલી મમ્મી મમ્મી ફાધર છે કે બીજા લોકો ને છે? બધા ને રહી બધા તારા જેવા મમ્મી ફાધર છે? બધા તારા જેવા મારા જેવા જ મમ્મી ફાધર છે ને? બધા એમાં બસ ફેર હોય. દરેક વ્યક્તિ જુદી જુદી છે ને. એમ તને મળ્યા છે? તને સંતોષ છે? કઈ ફેરવા નથી મમ્મી ને? ફેરવા નથી સંતોષ છે? તને સંતોષ નહીં? બરોબર નહી? આ ભાઈ આવો જ જોઈએ, આવો જ જોઈએ તારે ભાઈ? આ છે એવો જ ઉઠી શકું? ખરી તું ઉઠી શકું? ઘડિયાળ મૂકવું ના પડે? પેલું ઘંટડી વાગે તો 3 વાગે તારે 3 વાગે ઉઠાય? એક્ઝેક્ટલી 3 વાગે નહીં પણ આગળ 3:15 3 એવી રીતના ઉઠી શકવાય. અને કોઈ ઘરે પાંચ ના લાગી જાય ના દારૂ તારું ગાઈ જાય કોઈ ખરો તારે ઊંઘવું હોય નામ ગાયું નથી બનતું બસ ઊંઘવાની ઈચ્છા થઈ ગયો તારે ઊંઘ આવી જાય તારે આવી જાય અહીં તો ફાધર બધા કયા પ્રમાણે તમારે રહેવું પડે ને પરસન તો ખરા ને પરસન તો નહીં અમે એમનું સાંભળીએ એમ અમે એમનું સાંભળીએ માનીએ એમ ના પણ સ્વતંત્ર તો ના કહેવાય સ્વતંત્ર ત્યારે ના કહેવાય વેન ધ ડિક્ટેટર સ્વતંત્ર ત્યારે ના કહેવાય કે જયારે અમારા પર ડિક્ટેટ કરે એમ અમને ડિક્ટેટ કરે ત્યારે અમે સ્વતંત્ર ના કહેવાઈએ ઓહો ડિક્ટેટર હોય તો હા હું આ બધા કોઈ ડિક્ટેટ નહી કરતો હું આ બધા સાથે ડિક્ટેટ નહી કરતો હું ખબર નથી કે છે ડિક્ટેટ હોય તો પ્રાણ ડિક્લેર હોય તો પ્રેમ હોય કે બીજું કશું હોય નો ઇફ યુ લવ સમબડી ધેન યુ મસ્ટ ગિવ ધેમ ધ ફ્રીડમ ના કે છે જો તમે કોઈ કોઈના પર પ્રેમ કરો તો એને તમારે સ્વતંત્રતા આપવી જોઈએ પાણી ભાઈ કોઈના ઉપર જો તમારે પ્રેમ હોય તો તમારે એને સ્વતંત્રતા આપવી જોઈએ મને બતાવો પ્રેમ આ બધા આવું પચાસ પચાસ એક હજાર માણસ છે બધા ઉપર પ્રેમ છે અને મેં બધાને સ્વતંત્રતા આપી છે એટલે હું એમના કહેવા પર હું ચાલુ છું મારા કહેવાય એમને સ્વીટ નહીં આવવું પડશે તો કે ભલે સ્વતંત્રતા બધાને આપે છે તને એમ લાગે કે આ દાદા આપણા એ છે તેવું આમ દેખાય ખરું દેખાવામાં એવું દેખાય પણ આખી વાસ્તવિકમાં એવું નથી તમને શી ખબર પડે આપડે પ્રસાદ લેવા આવે કોઈ તો હું પ્રસાદ આપું તો તમને ખબર પડે કે આ ડિક્ટેટ કરવા પડે પ્રસાદ લેવા આવે હું પ્રસાદ આપું લાગે ને ડિક્ટેટ કરે છે આપણે પ્રસાદ લેવા જઈએ તો કે એનો અર્થ એવો કે આપણે આપણી ઈચ્છા થી જઈએ છીએ પ્રસાદ લેવા ઈચ્છા થી લેવા આવે એટલે ડિક્ટેટ ના કહેવાય ને અમે તો પ્રસાદ લેવા આવનારા એ જ હોય છે પ્રસાદ લેવા કોઈને પ્રસાદ જોઈતો હોય તો આવે જ મારી પાસે આપું ખરો આ શું છે ભાઈ કેમ આવ્યો છે તારે શું જોયે છે શું જોયે છે ભાઈ ને મારી જાતને શિક્ષણ આપવા માટે એજ્યુકેટ કરવા માટે શું કરવા માટે એજ્યુકેટ કરવા ઓ એજ્યુકેશન લીધા પછી એને પૂરું થાય છે કે એજ્યુકેશન તો ક્યાં નથી એને અડધે અડધે છોડી દઈશ અડધું છોડી દઈશ પૂરું કરીશ કેટલા વર્ષની ઉંમર સુધી પૂરું થઈ જશે એટલે ફોર્મલ એજ્યુકેશન વિલ ગેટ 120 એન્ડ એટલે જે ફોર્મલ એજ્યુકેશન છે એ 20 વર્ષે પૂરું થઈ જશે 20 વર્ષ તો થઈ ગયા 22 છે ને એ નાની છે દાદા હે એ નાની છે તું નાની કાંઈ બે માં શું બોલે છે શું ભણી ખાવાનું બનાવતો આવડતો ચાલ જ્ઞાન મેળવવા માટે જ્ઞાન મેળવવા માટે પણ શા માટે જ્ઞાન મેળવવું પડ્યું બીકોઝ આઈ વોન્ટ ટુ વર્ક મારે કામ કરવું તું એટલા માટે, મારે પોતે કામ કરવું કરવું તું, નોકરી એ બધું કરવું હશે એટલા માટે. નોકરી કરવી એ બેઠો છે. હા, એ પોતે કરે છે અત્યારે. કોકની નોકરી? જે ગુલામ પોતે હોય એને ગુલામી કેમ ખબર પડે? તું ગુલામી નથી સમજતી, રાઈટ? હું જે કામ કરું છું એના પૈસા મને મળે છે, એને ગુલામી કેવી રીતે? એટલે મહેનતા હું લેવા દઉં છું. કેટલા રૂપિયા મહેનતા છે રોજ નું? ડેલી વેજીસ? મહિને? મંથલી? ડેલી નહી. હા, મંથલી. મંથલી કેટલા? 800. 800 27 છે રોજ ના? 27. એટલું જ ભરું? રેન્ટલ બેસી આપેલી છે. એક માણસ એને મશીન આપ્યું હતું 2000 નું, તેનું ભાડું રોજ ના 40 રૂપિયા રહેતા હતા. તે પાછ સરસ છું, તેલ પાણી પણ તમારું શું કે છે? અને જેવું મેં ચલાવેલું આ ચાલેલું આપ્યું છે એ સિટીમાં પાછું લઈશ, ચાલેલું સ્થિતિમાં. ને તો એ ભાડું આપેલું, એક મશીન આપે છે 40 રૂપિયા આવે છે રોજ ના. તો આપડે તું તો જીવતી કહેવાય, ખોનદાર ગણી કહેવાય, તારા કેટલા 28 રૂપિયા આવે? એ તો આપણું કે મારું કે છે અત્યારે તેલ પાણી પેલો ચાલી લે તેલ પાણી કારણ કે તમારું કે છે. એટલે રજની ના ભક્ત હતો બધો અમદાવાદમાં, તે આવ્યો હતો કે મારે આ બધી તમારું જ્ઞાન જાણવું છે કે મને અમને કઈ શાંતિ રહેતી બિલકુલ નથી. આ લુગડા પહેરી ફરી એટલું કે છે અને માળા પહેરી ફર્યા કરીએ એટલું. તે બધું અમારું ટોળું હોય છે ને તેમ ટોળા મજા કરીએ કે છે. પણ મારે સાચી વાત હું તમને કહું કે અમને આંતરિક શાંતિ નથી રહેતી કે છે. સાહેબ મેં કહ્યું તમને શું પગાર મળે છે? સાહેબ મ્યુનિસિપાલિટીનો એન્જિનિયર છું, 2500 અરે 2800 ભલે શીખે છે મ્યુનિસિપલ એન્જિનિયર છે. સાહેબ તો રોજ નું 90 રૂપિયા ભાડું થયું. ભાડું કેમ કરી કેવાય કે છે? તારે શું કેવાય તારે? અને મશીન ના આવા 100 રૂપિયા ભાડે મોટું મોટું મશીન આપીએ છીએ ને એર કોમ્પ્રેસર, તો 100-100 રૂપિયા ભાડું આપે છે. અને તેલ પાણી એમનું પાછું સરકારનું. તમે કહો તમારે તેલ પાણી, મારે ઘરનું જે અત્યારે બનાવતા આ ભાડું કેવાય ને આ તેલ પાણી આ ઘરનું ખુબ જ. મને કહે આરતી જાગૃતિ રહે તો માણસ થઈ જાય, મને જાગૃતિ જ નથી આવી કે એમાં જોઈએ કે આટલી જાગૃતિ રહે તો માણસ થઈ જાય. આટલી જાગૃતિ આ ક્યારે જ નતો હું ભાડે છું. પછી એમને જ્ઞાન આપ્યું ને બહુ સુંદર રહેશે, બહુ સુંદર રહેશે. બે સસ્તા હા, તેથી લાલુ ભાઈ લખે બોલે છે કે કિંમત કરશે નહી શું કે છે? બહુ વિચાર કરે એટલે હૃદય પહોંચું પડી ગયું ભાઈ, એટલે ભાઈ પણ બહુ લાગે. અરે વિચાર પોતાને હોય ને આવે જ નહીં ત્યારે ભાગ કરું. હવે તું એકતા નાખો ના બોલા મળે, અને પેલા ને ભાઈ લાગતા હોય કે આમ થઈ જશે તો આમ થઈ જશે તો. આત્માર્થી ના લક્ષણ કયા કયા કહેવાય? આત્માર્થી ના લક્ષણ કયા કયા કહેવાય? મન નો લક્ષણ હોય, દેહ નો લક્ષણ હોય, વાણી નો લક્ષણ હોય, અને આત્માર્થ નો લક્ષણ હોય, બંને લક્ષણ હોય. અને પેલામાં આત્માર્થ ના હોય, બીજું બધું હોય. જે આત્મા આત્માથી ના હોય એમાં આત્માર્થ ના હોય, બીજા બધા અર્થ હોય. મન નો લક્ષણ એ બધું અને તેમ બે નું હરકું લગભગ નહીં હલ્દી, પેલું ફક્ત આત્માર્થ વધારે હોય. બાકી બધો મન નો વ્યવહાર બધો બધા એના જેવો દેખાય, પણ એમાં મારા પણ ના હોય. અને આ અને મારા પણ દેહાધ્યાસ હોય ત્યાં દેહાધ્યાસ ના હોય. શું કહ્યું? આત્માથી લક્ષણ દેહાધ્યાસ રહીત થયા હોય તો આત્માથી લક્ષણ, નહીં તો દેહાધ્યાસ હોય તેમાં આત્માથી કોઈ લક્ષણ નથી. આત્મા બોલ્યા કરે એટલું નકામું છે, એને અધ્યાત્મ જ ના કહેવાય. અધ્યાત્મ તો આત્મા નો સન્મુખ થયો હોય તેને અધ્યાત્મ કહેવાય. બાકી બીજું બધું આ તો દેહાધ્યાસ ને અધ્યાત્મ કહે છે હિન્દુસ્તાન ના લોકો. ભાષા ફેર થઈ ગઈ છે. ભાગ્ય કોઈ એવું હોય છે પુસ્તક કે જેને અધ્યાત્મ કહેવાય. બીજી બધી વાતો અધ્યાત્મ ના નામ પર ક્યાં ફ્લેક છે. શું છે? દેહાધ્યાસ ના હોય તારે જાણું કે આત્મા છે. અગર દેહાધ્યાસ ઘટેલો હોય તો કહેવાય. કઈ ઘટેલો હોય દેહાધ્યાસ, આપણે અપમાન કરીએ તો મનમાં આક્રમણ થાય, પણ આક્રમણ આપણી પર કાઢે નહીં તો આપણે જાણે કે દેહાધ્યાસ કઈ ઘટ્યો છે. અને આપણે અપમાન કરીએ તેને આક્રમણ કાઢે તો કશું છે જ નહીં. કેમ કહો? કેમ લાગે છે? એ આક્રમણ પોતાને કંટ્રોલેબલ હોય તો એને કઈક આપણે આત્માત્મા કઈ પ્રગતિ મારી છે એમ કહેવાય. પણ કંટ્રોલેબલ હોય તો પછી ડી કંટ્રોલ છે ત્યાં આત્મા જેવી વસ્તુ જ નથી ને. તે થતો નથી, તે તો ખરો જ આત્મા, પણ એની એની બિલીફ રોંગ છે. આત્માથી ને દેહાધ્યાસમાં બિલીફ નો રોંગ નો ફેરફાર છે, બીજું કોઈ ફેરફાર નથી. પોતે કઈ પણ કરતો નથી, પાછો કે છે હું આ કરું છું એટલું. અને આત્માથી કોઈ પણ ચીજ હું કરતા થયો કે નહીં. ડ્રામેટિક બોલે ખરા મેં આ કર્યું, પણ ડ્રામેટિક વ્યવહારમાં બોલવા પૂરતું એનો આગ્રહ ના હોય મેં કર્યું. પેલો કમાય તો હું કમાયો હું કમાયો હું કમાયો કર્યો કોર્ટ જાય તારે આગ્રહ શું ભગવાને કર્યું કે સસ્તામાં સસ્તા ભગવાન એને માથે બધો ઉકેડ્યો નાખ નાખ કરે લોકો. સસ્તામાં સસ્તા ભગવાન ઇન્ડિયામાં ક્યાં જ ઉકેડ્યો નાખે પોતાના દોષ. આવડું હોય તો ભગવાન ઉપર, આવડું હોય તો પોતાનું. કમે હોય હું કમે ખોટ ગયે ભગવાન ખાલી. નહીં માય સાર સાર નોટ ફેવરેબલ બોલે લે. કમે હતા સાર ફેવરેબલ નતા. પેલા એમ કહે મારે સાર ફેવરેબલ છે હું કમાવું છું એમ બોલતો હોય તો એને માય સાર સાર નોટ ફેવરેબલ બોલવાની અધિકાર છે. પણ હિંમત એવું દેખાતું નથી. નહીં હું કમે હું કમે હાઈટ ફાઈડ હાઈટ ફાઈડ હા રાતે હોબળા ના પડે. The world is the puzzle itself, puzzle through you say God has not puzzled this world at all. Only scientific circumstantial evidence. Bhagavan creator છે એ ખોટું નથી. બાળક ભાષામાં ક્રિએટર છે બાળકો ને ભાષામાં. એટલે આ સાથે બાળ મંદિરો હોય છે ને બાળ મંદિર, તે બાળ મંદિર ની ભાષામાં ભગવાન ક્રિએટર છે. અને જ્ઞાન મંદિર ની ભાષામાં ભગવાન કિંચિત માત્ર ક્રિએશન છે, કુંભાર નથી કે એવું આ બધું બધું મનાવે. તો એટલા બધાની ભાષા જુદી છે, બાળ મંદિર ની ભાષા જુદી છે, જ્ઞાન મંદિર ની ભાષા જુદી છે. તમને કઈ ભાષા પસંદ પડે? બાળ મંદિર ની જ્ઞાન મંદિર ની ભાષા. તો પછી ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સ. આ જોઈને કહું છું, જોઈને કઉ છું, ગપ્પો નથી મારતો. તે તદ્દન ફેક્ટ વાત કે બાય ફેક્ટ ગોડ ઇઝ એન્ડ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. પઝલ થયેલી શું કરું? અને નિરંતર પઝલ ઉભો થાય. એડિટર હોય તો પઝલ, એડિટર પઝલ તો ઉભું થાય ને થાય ના થાય. હા બધાને પઝલ ઉભો થાય, પોતે વધે વર્લ્ડ જ પઝલ છે. પછી એમાં પઝલ ઉભો ના થાય શું થાય? પઝલ બંધ થઈ જાય ત્યારે જાણવું કે આ આત્માર્થી થઈ ગયો. દેહાધ્યાસ જાય ત્યાં પઝલ બંધ થઈ જાય. પઝલ બંધ થઈ ગયેલા કોઈ માણસ હોય ખરા? જેને ચિંતા ના થાય એવા કોઈ માણસ હોય ખરા? એ શું કે છે? એવું માન્યામાં આવે? માન્યામાં પણ ના આવે. સાધુ સંતો બધાને ચિંતા કઈ નહીં, કઈ જાતની ચિંતા હોય જ. તમને કેમ લાગે છે? હે પણ ચિંતા જાય એ તો મોટું આશ્ચર્ય કહેવાય ને. ના કહેવાય માણસ ની ચિંતા થઈ એ બધું આશ્ચર્ય ના કરાય ને. તમને એડિટર તરીકે તમે શું કહો છો? અહીં ચિંતા કોઈ ગઈ છે, ગયું હતો આગળ હાથ ઊંચા કરો છે મોટું એ છે. હા આશ્ચર્ય છે આ કાળ નું, કોઈ કાળ માં ચિંતા ના જાય માં. આ કાળ માં 20,000 માણસો છે જરા ચિંતા નથી, એક માણસ ચિંતા કરવાનું હોય નઈ. તમે કહ્યું તમે હોટે સાચી વાત સાથે, એક આશ્ચર્ય ઉભું થયું છે કે બન્યું છે આ પોસિબલ થયું. સંસારમાં રહેવા છતાં ચિંતા નહીં, ઉપાધિ નહીં, આધિ વ્યાધિ ની ઉપાધિ નહીં, મહી સમાધિ રહે. આધિ વ્યાધિ ઉપાધિ હોય છતાં સમાધિ રહે. કોઈ વાત ગમી અમારી પસંદ પડી હોય નવી આગળ વાત ચાલુ કરીએ, નહીં તો પછી બંધ કરી દઈએ. આ રેડિયો નથી, રેડિયો હોય તો બોલ બોલ્યા જ કર્યા વાત. આ છે રેડિયો નથી, પણ આ બીજી વસ્તુ છે. શું છે કહું? આ ઓરિજિનલ છે, આપણે કઈ બોલી રહી છે. એ વક્તા એ છે, તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું, આવો વ્યવહાર છે. ઓરિજિનલ છે આપણે, પણ કેવી સ્વયં સંચાલિત, એટલે આપણે જયારે એને મેરે ઓટોમેટિક બંધ થઈ જાય. તમને ના પસંદ પડે એટલે બંધ થઈ જાય મેરે. અને આપણા લોકો બંધ ના થાય. આપડે કઈ બહુ થયું કાકા, રાત બહુ થઈ ગઈ તો આપડે હાથ ધારે પૂરી ખબર થતા. એટલે મારે તમારે કદાચ રેડિયો સારો નઈ ચીજ દબાય એકદમ. તમે એવા જોઈ લે મારી વાત ખબરદાર જવા હાથ ધારે એવા નહીં જોઈ લે. ખબર બહુ જોઈ લે તમને. ભાઈ મોટા માણસ એટલે કોણ જાણે તમારે વાત? કોઈ જાણે જ નહીં ને. દાદા ભગવાન કોણ એ જરા આપ ખુલાસો આપજો ને. દાદા ભગવાન કોણ એ જરા આ લોકો ને ખ્યાલ આપ. દાદા ભગવાન દેખાય છે નહીં. દાદા ભગવાન ગયડા ના થાય. શું થયું? ગયડા થયેલા દેખાય નહીં, દેખાતા ગયડા થયેલા. ભગવાન ગયડા ના થાય, તેમ જવાને હોય નહીં, તેમ બાળપણ એના હોય. કોઈ અવસ્થા થી પર હોય, કોઈ પણ જાતિ અવસ્થા જાણ નથી. નિરંતર એક જ જાતિ અવસ્થા અવસ્થા છે. બદલે ગઢપણ દેખાય છે નઈ. અને લોકો સમજ દાદા બોલે દાદા ભગવાન ન હોય, ગઢપણ જેવું દેખાય. દાદા ભગવાન કેમ હોય છે? દાદા ભગવાન તો અહીં છે, પ્રગટ થઈ ગયા છે. તે ભગવાન છે, એવું હું દર્શન કરું છું. આમ કરીને તમારો આમ કરી કરવું પડે, મારે આમ કરી કરવું પડે, આમ કરીને શું કરવું પડે? ના કરવું પડે. અને તે 100% 100% ભગવાન છે. 14 લોકડો નાથ છે, જે તમે માગો એ મળે એવું છે. માગતો તમને આવડવું જોઈએ. હું તો રજૂઆત કરું તમે માગો તેની. જો મારે ઓળખાણ હોય તારી રજૂઆત સારું કરું, અને ઓળખાણ ઓછું હોય તો ઓછી રજૂઆત કરું, પણ રજૂઆત તો હું કરી આપું. આપને સમજાયું? રજૂઆત તો મારે જ કરવાની નહીં. બ્રોકર છો? હા, બ્રોકર છું. તમને વાત ગમી આમાંથી કઈ? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. 100% પ્યોર વાત કરું છું. ઇટસેલ્ફ પઝલ થયેલું છે. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence. Sir, pujo pujhra kevu chhe? Punarjanma jevu kai chhe? Punarjanma jevu kai chhe? 100% sathi vat chhe. Jena nathi samjhatu. Ke foreign na judha judha chhe. Ahi manyama to badha hoy. Ke bhai ha, shu ke? મારા બધા જોડે ઋણાન બંધ સારું નથી એમ કે તો આપડે જઈને ઋણાન બંધ એટલે પૂર્ણ ધર્મ સૂચવે છે ને. ગયા હતા વ્યાર છે એમ નહીં કહેતી ઘણી બહેનો મારા અંતરે ગયા હતા વ્યાર છે એમ નામ જ પૂર્ણ ધર્મ સૂચવે છે. એટલે આપડા હિન્દુસ્તાનમાં પુનર્ધર્મ ને એક્સેપ્ટ બધા કરે છે. જયારે ભોઈ વાળા પુનર્ધર્મ આપડે કહીએ તો સામા થવા થાય. મેં તો એકજને વાત કરવા પડી સાધારણ મને કે તમે અમને મને પુનર્જન્મ સજાવવા પડે. તમે ના પડે એને એમ લાગ્યું કે પુનર્જન્મ એમની જે વાત છે સજાઈ દેવા પડે. આપણે સજાઈ દઈએ પણ એને ભડક લાગી ગઈ. ભાઈ એ લોકો ત્યાં આગળ શું કે છે કે આ પૂર્વ દેશના લોકોની જોડે બહુ એ ના રાખ્યું હોય તો કઈ નું કઈ સજાઈ દેશે કે છે. પૂર્વ ના ભાવ યોગ્ય બહુ જુદી જાત ના છે ને. તે અથડ્યું તો આ તો દેખાશે કે શું કે છે. હા આપડા લોકો કયા કયા આવે જાદુ બધું આવે આપડા લોકો. એ લોકો સીધા બિચારા ને. પણ જે એમના એનો જે પેલો તમને કેવું લાગે? તો તેને સંદાસ કરવાની, આ ચમત્કાર એટલો મૂર્ખ મને સમજાવવાની બાકી છે. આ વિજ્ઞાન એટલું બધું ઊંચું હાઈ લેવલ હોય છે કે જે વિજ્ઞાન તમે જાણતા ના હોય અને હું જાણી ના હોય તો તમને કોઈ વાહ કરી આવ્યું તમે ચમત્કાર કર્યો. દાદા મને મૂર્તિ કાઢીને આપી હતી, મૂર્તિ અમને આપેલ હાઉસ માં ગોયંકાજી ના ઘરે મૂર્તિ કાઢીને આપી હતી. સત્ય સાંઈ બાબા, સત્ય સાંઈ બાબા એ એમના હાથમાં મૂર્તિ કાઢીને આપી હતી. હા, તે ક્યાંની મૂર્તિ હતી? એ રૂપાણી હતી. રૂપાણી, રૂપાણી ફોલોઅર છે ને તે બધા એને આવું આવડે બધું ચમત્કાર કરવાનું. તે મને કે છે બીજા એક માણસે આ જ્ઞાન લેવું હતું અને પછી શું કે છે કે મોટા એ ચમત્કાર કરેલા કે નહીં? તો તમે કોઈ ચમત્કાર કોઈ આપની સત્તા ની વાત નથી. શું કહ્યું? કારણ કે મોટા એ કરેલા એને હું ગેરંટી આપું છું. તો એટલે પછી તમે જો ના કહેતા મોટા નથી કર્યા તો મારે જ્ઞાન નથી લેવું. તમે તમારી મરજી ની વાત, અમારે ક્યાં સોદાબાજી છે? મારે કઈ ઓછો વેપાર કરવા છું, 500 રૂપિયા લેવાના સાહેબ. એટલે પણ એક માણસ ને ખાટી ગઈ છે. એ ફોલોઅર્સ છે, ચમત્કાર જાણતો હતો ને, દાદી આવી કળાઓ જાણતો હતો. એટલે પછી એને શું કર્યું, એક બે ચમત્કાર એને દેખાડ્યા. એટલે મૂઝાઈ ગયો પેલો તો. પછી એક ચમત્કાર એવો કર્યો, બોલો તમે અહીંથી અહીંથી 3 દિવસ સુધી ઉઠાવી રહ્યો કરીએ. ના ના ના ના, તો આગળ દાદા પાસે જઈ જાઓ, જ્ઞાન લઈ લો. તે જ્ઞાન જોઈ રહ્યો. પછી મેં કહ્યું શું કર્યું કે ધમક આપી આવા લોકો ખોટી રીતે ઊંધા તમે મને દેખાય, પણ શું ચમત્કાર શું છે? હું તો માનું એવો નથી, પણ શું એની પાછળ છે એ તું મને બતાય. એટલે પછી એને એક સિક્કો હતો તે આપડે ભરત ના હાથમાં આપ્યો, માયા મારી રૂબરૂમાં. અને ભરત ને કદાચ હાથમાં પકડી રાખો, એને આમ હાથમાં પકડી રાખ્યો. અને પેલા ભાઈએ શું કર્યું, એકદમ દિવાથી હગાઈ અને આમ આમ મંત્ર બાજનો ભાઈ આમ કરવા માંડ્યો. સમજ ને, એવું 2 વખત ધરી અને મય સિક્કો ગરમ થવા માંડ્યો એની મેરેજ. અને પછી ખુબ દજાયો થઈ ગયો એટલે ભરત છોડી દીધો. મય ફોલો ઉઠે એવું થયું એટલે ભરત છોડી દીધો. એટલે પછી મેં ભરતને કહ્યું, તું કેમ છોડી દીધો? ગભરાયો કેમ? દજાય જ નહીં. મેં કહ્યું એની પાસે રહેશે તમારે કે સિક્કો ઠંડો હતો ને આ શું થયું? મેં કહ્યું ત્યાં શું કહ્યું, દિવાળી કઈ આવું બને નઈ, આ મૂર્ખ બનાવવાની વાત નહીં, તું મને એક્ઝેક્ટ કહી દે. ત્યાં મેં દવા ચોપડી મૂક્યો હતો, કે વૈજ્ઞાનિક દવા ચોપડી અને મૂક્યો હતો ભાઈ, તે પેલી જેમ ટાઈમ થાય દવા ને લીધે ગરમ થતો જાય. બોલો આ લોકો એલ્યુમિનિયમ બધા વિચારશીલ છો, એડિટર વિચારશીલ હોય ના હજી. તો એક કાગળ છે, આપણે કાગળ વિચારજો બરોબર. એ કાગળ ની આમ આમ વાળી ને કઢાઈ બનાવીએ, કઢાઈ અને એની તેલ રેડીએ અને પછી સૌ પર મૂકીએ, શું થાય? તમે કહો ને, બળી જાય. કાગળ બળી જાય. તમને શું લાગે છે? બળી જાય. તમને શું લાગે? તમને શું લાગે? હું તમને અહીં મૂકેલું તમારી ઉપર અને ભજીયા કાઢ્યાલું તો તેલ ઉકળતું દેખાય, મેં ભજીયું નીકળતું થાય, ભજીયું પાખા છે ખવાય એવું થાય. જો કે બધે પંચે ના કરાય, કે કોઈ ભજીયું ખવડાવાય 5-10 માણસે. ભાઈ કહે છે કે ફાયર પ્રૂફ કાગળ હશે, કાગળ ફાયર પ્રૂફ હશે. ના, તમે જે આ કાગળ આપો તેનું બનાવું. તમારા ઘર નો ફાયર પ્રૂફ આવતો તમારા તમારા ઘર ના કાગળ માં બને, તમારા ઘર નું તવે તમારા ઘર નો ચમત્કાર કહેવાય. ના, ચમત્કાર નહી, વિજ્ઞાન નો નિયમ એવો છે કે પેલી બાજુ તમે તેલ અડવા ના દીધું હોય બીજી બાજુ, અને બીજી બાજુ કોરી હોય પછી ઉપર ના તેલ થી ચીકણો થાય, તેલ તેલ અડેલું ના હોય તો એને અગ્નિ પકડી શકે નહીં. હા વિજ્ઞાન ના નિયમો તમે હોય ને, એટલે આવા કેટલાય વિજ્ઞાન ના નિયમો છે કે જે લોકો માણસ જાણતા નથી. શું એટલે મને લોકો શું કે છે, હજારો માણસ એમ કે છે કે તમે દાદા ચમત્કાર કરો. મને ચમત્કાર અમારો હોય નઈ, મને જાદુગર નથી કે અમે ચમત્કાર કરીએ. ચમત્કાર મનમાંથી રહેમત કરી નાખો. કોઈ માણસ ચમત્કાર કરી છે કે નહીં, સંદાસ જવામાં જયારે શક્તિ નથી પોતાને, એવો કોઈ માણસ ચમત્કાર કેમ કરી શકે? તમને વિચારમાં આવે છે એને સંદાસ જવાની શક્તિ છે ને, એ પહેલી શક્તિ એ લાય ને. સમજ ને, ચમત્કાર થાય છે શું છે? મને અમારે બધા બહુ ચમત્કાર થાય, જબરદસ્ત જબરદસ્ત સવાર માન્યા મને આવે, કલ્પના મને આવે, એવા ચમત્કાર થાય છે. આઠ ના ડબલ વાળા બબે અટકા વાળા મટી જાય છે, અને ગમે ત્યાં રોગ હોય તો મટી જાય છે અહીંયા આગળ. માટે હું કઈ ચમત્કાર કરતો નથી. હા હા હા થયે ને, તે જસ છે મને. શું છે? યશ નામ કર્મ. એટલે તમે કામ કરો તોય તમને જસ ના મળે, અને હું કામ ના કરું તોય જસ મળે. તમે સમજાઈ પડ્યું આમાં? એટલે કેટલાક લોકો ચમત્કાર છે એને જસ નામ કરશે. શું પણ એને પેલો અહંકાર હોય છે ને, એટલે જો મેં કર્યું ત્યારે બીવડાવે છે નામ થી. શું કહ્યું? અને આપણા લોકો તો બિચારા લાલ શું છે, જેમ દફડાવે એમ થયા. ત્યારે બા બાપજી તમે મારું કરી આલ્યું કે છે. શું પણ બાપજી એ ફસાય છે એમાં. બાપજી જાણતા નહીં કે આ કોઈ મારી પાછળ ન્યાય રહી ઉભો રહ્યો છે. ન્યાય ઉભો રહ્યો છે કે નહીં ઉભો રહ્યો? ના ચાલે પોલું, સમજ ભાઈ ને. અને આપણા બધા સંતો શું કે છે, રોગ તો આપડે કઈ સાહેબ સંત છો ને તમને આવો કેમ રોગ થઈ ગયો? ત્યાં તો મેં બીજા ના લીધેલા છે. શું કે લે બીજા ના લે એવા સંતો પાક્યા અહીંયા આગળ હિન્દુસ્તાનમાં. આવું બોલતા છે એમ નહીં આવતી સંતો. મને આ પગે ફ્રેક્ચર થયું હતું ને, તે અમદાવાદના ડીએસપી આશીષ ને ડીએસપી સાહેબ આવ્યા. દાદાજી તમે કોનું લાયા કે ત્યાં? ના કોઈ તમારા જ્યાં ભણેલા માણસ હોય પણ આવું બોલે તો અભણ નીકળે છે. ધકાર બિચાર ને કાંઈ ભણેલા ને વિચાર આવતો નથી. જો અને કોઈનું લાવતો હોય આ તો મારા પોતાના ભોગવી રહ્યું છું, પોતપોતાના કર્મ ભોગવવાના. સમજ ને, કોઈ કોઈનું લઈ શકે નહીં, કોઈ કોઈને હાલી શકે નહીં. સમજ ને. હા એના નિમિત્ત થી મટી જાય કરું, એના એના આશીર્વાદ થી કે એના નિમિત્ત થી એટલે એને જટનામ કરવું હોય મટી જાય કરું. પણ લઈ શકે નહીં, તે મટી જાય ક્યારે? શુદ્ધ હૃદય નો હોય તો, હૃદય શુદ્ધિ થયેલી હોય તો. બઉ સારું થયું, મને આનંદ થયો. હું ત્યાં જઈ આવ્યો. તબિયત કેમ છે? ચમત્કાર ની આપની વાત હતી ને, ચમત્કાર કોક નું દુઃખ લઈ આપને કહ્યું કે તમે કોક નું દુઃખ લઈ આયા, આપે કહ્યું કે ના. હા એટલે પોતાના કર્મ લો, કર્મ પોતાને જ ભોગવવાના છે. જો ચમત્કાર થઈ શકતા હોય તો તમે કૃષ્ણ ભગવાન ની વાત જાણો છો કે પોતે આમ કરીને સુઈ ગયા હતા અને ખીર વાગ્યું ખલાસ થઈ ગયા, એ જાણો છો? તો ચમત્કાર તો આગળ કરત. શું કહ્યું? મહાવીર થી નહીં તો કૃષ્ણ થી નહીં તો હા આમ તો ચીનપાટી શું કરવાના હતા તે? સમજો નઈ, આ તો અહંકાર કરે, ઈગોઈઝમ જેમ કરે છે. એટલે મને શું કહે છે લોકો કે દાદા ભગવાન તમે ઘણા ચમત્કાર કરો છો. મેં કહ્યું એકુય ચમત્કાર હું કરતો નથી, મને ચમત્કાર આવડતો નથી. સમજો ને, કારણ કે આ શું છે એની પાસે તમારું કામ તો થાય છે જ. તમે મને જસનામ કર્મ છે એટલે મને જસ મળે છે ભક્ત, અને અભ્યસ નામ વાળા પોતે કામ કરે તો અભ્યસ મળે. આપણી સમજ માં આવ્યું શું કઉ છું? તેમ એક નામનું એવું કર્મ છે એવું કે યજ્ઞાન કર્મ વધેલું હોય તો યશ જ મળે, જો હાથ ગાળે તો એનું કામ ફરતી થઈ જાય. શું એટલે એ મને છે, બાકી હું ચમત્કાર કરતો નથી. ચમત્કાર જાદુગર કરે, અને જેને સંદાસ જવાની શક્તિ નથી એ માણસ ચમત્કાર શું કરી છે? કે આ વર્લ્ડમાં કોઈ માણસ એવો છે જેને સંદાસ જવાની શક્તિ હશે? એટલે ફોરેનના ડોક્ટર મને બિહારીને પૂછ્યું, ઊંચા વિચાર થવા મળ્યો. મેં જયારે અટકશે ત્યારે ખબર પડશે કે આ શક્તિ તમારી નહોતી. કેમ સાહેબ લાગે છે? આપની તબિયત સારી રહેશે? મને બહુ ગમ્યો આજ, આનંદ થયો. એટલા એટલા મોટા પ્રશ્ન પૂછતા એટલે નીચે થી જ્ઞાન નથી લીધું, પણ એમને જયારે ઊંઘ ના આવે ત્યારે આપનું ધ્યાન કરે તો ઊંઘ આવી જાય છે. બઉ દાદા નું ધ્યાન કરે બધું ઊંઘ આવી જાય. એમ જ્ઞાન ના લીધું હોય તો એ વાત એ કે છે, પણ ઊંઘ આવી જાય. અને જો જ્ઞાન જોઈએ એમને, તમને નવા લક્ષ્મી તમે ટેલિફોન કર્યો ને, મુક્તિ એટલે શું? કર્મ મુક્તિ એટલે શું? નિર્જરા એટલે આપડે આ મકાન હોય ને તે નવું બાંધેલું હોય પછી જર્જરિત થઈ જાય, ના થઈ જાય? આ કપડું નવું પહેરેલું હોય જર્જરિત થઈ જાય, જયારે કર્મ ને છે તે જૂનું થાય કહી જાય એટલે નિર્જરા થાય. તો નિર્જરા દરેક કર્મ, દરેક જીવ માત્ર નિર્જરા થયા જ કરે છે. ગાયો ને ભેંસો ને ઝાડ ને પાન ને નિરંતર નિર્જરા થયા જ કરે છે. બંધ બંધ ફળ આપી અને નિર્જરા થાય, ફળ આપીને કડવું કે મીઠું ફળ આપે અને પછી નિર્જરા થયા કરે. પણ જે નિર્જરા બંધ ફરી બંધ આપીને જાય એને સાચી નિર્જરા કહેવાય નહીં. ફરી બંધ ના આપે અને નિર્જરા થાય તો સાચી નિર્જરા. આ તો બંધ આપીને નિર્જરા થાય. જગત ને બંધ આપે પછી પોતે નિર્જરે. આપ સમજમાં આવે? એટલે અત્યાર સુધી તમે જે કરો છો એ તમને બંધ પડ્યા ત્યાર પછી નિર્જરા થાય, અને બંધ ના પડે નિર્જરા થાય તો પોતે મુક્ત જ છે. બંધ ન પડે ને નિર્જરા થાય એ ક્યારે થાય? કે આ જગત માં કોઈ માણસ કઈ પણ કરી શકે એમ તે જ નહીં, અને જે કરે છે એમ કે છે ઇગોઇઝમ છે ખાલી. બાકી આ એમને પ્રકૃતિ એમને તાકાત ભાવે સ્વભાવ થી કરી રહી છે. તેને પોતે એમ કે છે હું કરું છું એમ, ઇટ હેપન્સ. આ બધું ઇટ હેપન્સ. એને તે પોતે એમ કે છે હું કરું છું, આરોપ કરે છે. આમ કરો મી વથાભિમાન. શું કે છે? અહમ કરો મી વથાભિમાન. એ હું કરું છું એમ એ મિથ્યા અભિમાન છે. એ મિથ્યા છે. અધ્યાત્મ રામાયણમાં, અધ્યાત્મ રામાયણ માં કીધું છે અહમ કરોમિ. સુખ સુખ દુઃખ નો કોઈ કરતો છે નહીં. એટલે અધ્યાત્મ રામાયણ માં એવું કહ્યું છે કે સુખ દુઃખ કોઈ કરતો નથી, કોઈ તમને આપતો નથી, કોઈ આપતો નથી, કોઈ કરતો નથી. અરુ અસર શું હતું? ધી વર્લ્ડ ઇઝ ઇઝ ડ્રામા ઇટસેલ્ફ. એટલે ડ્રામા માં હું કરું છું એમ બોલવાનું, પણ હું કરું છું અહંકાર ના હોય ડ્રામા માં. શું કરું? એટલે આ અહીંયા હું કરું છું બોલું વ્યવહાર છે ને. કોણ કરે છે? કોઈ કે છે તમે નહીં કરતા, બીજું કોને કર્યું? ભાઈ આ મેં કર્યું. શું કર્યું? ખરેખર કરતા આપણે નથી. ઇટ હેપન, બધું થઈ રહ્યું છે. શું થયું? ઇટ હેપન. મારા જીવન માં અમુક પ્રસંગ બને એ કર્મ ને આધારે થાય ને. આ કર્મ જ માણસો ને નચાયા કરે છે, જીવ માત્ર ને ભમાયા કરે છે. એટલે મેં શું લખ્યું પુસ્તક માં કે મનુષ્યો બધા જ્યાં સુધી પોતે પુરુષ થયો નથી ત્યાં સુધી ટીઓપી સ્વાપ છે. ન લખવું જોઈએ છતાં મેં લખ્યું, કારણ કે અભિનય કરીને મેં લખ્યું છે જાગ્રત કરવા માટે લોકોને કે ખોટો અહંકાર કરશો નહીં. આ સમજો ને, હું જાણું છું કે આ ખોટું કહેવાય, ન લખાય, પણ છતાં એમના મનમાં જે અહંકાર ઉતારવા માટે કહ્યું છે કે ખાલી સ્વાપ છો, ભમેડો ફરે રે કે હું ભર્યો એવું ના બોલાય. શું કહ્યું? અહંકાર ના કરે, ડ્રામેટિક બોલવા અધિકાર નથી. નિમિત્ત માત્ર ભાવ સર્વે સાચું. શું કહે સાહેબ? એટલે કે આપણા નિમિત્ત માત્ર થી બધું થાય છે. નિમિત્ત, તમે નિમિત્ત માત્ર છો. હા, તમે નિમિત્ત માત્ર છો એમ ભગવાને કીધું છે. હા, કે હું તો અર્જુન ને જયારે અજ્ઞાન થયો, અહંકાર થયો, આ બધા ને મારું તો કેમ થાય? આ બધા મારા મારા લોકો નિમિત્ત માત્ર. ફરી પૂછો વાંધો નહીં, સમજ્યું તો પછી વાત સાચી રીતે. આ લોકો કે છે હું ઊંઘી ગયો, હું ઉઠ્યો. આપડે કઈ ઊંઘી ગયા તો કોઈ બધા ઊંઘ નથી આવતી એવું નથી બનતું. આઈ બને છે તમે ટીકડી ક્યાં ઊંઘી નહીં જતા? હું એમની સત્તા જ નહીં તમારા હાથમાં. આ તો કુદરતી સત્તા છે. કુદરત માં દોરી એના સાયન્ટિફિક સરકમસ્ટન્સ આવીને જગા થાય તો ઊંઘ આવે ને તો ના આવે. સાયન્ટિફિક સરકમસ્ટન્સ આવીને જગા થવાથી નહીં તો આવાર માં ઉઠવું હોય તો તમારે ઉઠવાનો અધિકાર નથી. તમે ઘડિયાળ મૂકો ને તો ઘડિયાળ નહીં તે ઉઠો, એ ઘડિયાળ ઉઠાય તમને. ઘડિયાળ ને સત્તા છે, તમને સત્તા નથી. કારણ કે આ બધી મિકેનિકલ વસ્તુઓ નિયમ ના અધીન છે. શું છે? અને અહંકાર એકલો જ નિયમ ના અધીન નથી. જો અહંકાર એક જાય બધા નિયમ ના અધીન છે, સરસ છે. બધી અહંકાર નું જ ગાંઠ પણ છે. આ ઇગોઇઝમ અંતે પાસે કેવો છે? ઇગોઇઝમ કેટલી વાંખ્યો આવ્યો છે? બિલકુલ વાંખ્યો, ધૃતરાજ. કારણ કે કોના કોની વાંખે ચાલે ચાર બુદ્ધિ ની વાંખે હતી. બુદ્ધિ બુદ્ધિ સલાહ આપે છે એમ ચાલે છે. એટલે મારા બુદ્ધિ બિલકુલ નથી એ તો હું કહી શકું. આ મારા એક ફેન્ટ પણ બુદ્ધિ ના હોય. આ કોણ તમારી જોડે વાતો કરે છે? કોણ વાત કરે? કોણ? દાદા ભગવાન. દાદા ભગવાન? હા દાદા ભગવાન વાત કરે છે એવું તમને લાગે છે. પણ હું અહીંથી ઉઠી પહેં જઈશ તો આ એવું જ બોલશે મારા જેવું જ. જેવું બોલતો હતો ને તે એના જેવું નકલ નકલ કરશે. આ તો પછી આ 2000 નો આ ને દાદા ભગવાન 2000 ની કિંમત થઈ ગઈ ને. એ હું નથી બોલતો આ સમજ ને. આ ઓરિજિનલ ટેપ રેકર બોલે છે. પછી આ ઓરિજિનલ પછી આ ટેપ રેકર ઉતરે અને એના પછી બીજી ઉતરે ત્રીજી ઉતરે. પણ પહેલી ઓરિજિનલ હોવી જોઈએ. આ ઓરિજિનલ ટેપ રેકર એ વક્તા છે. તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દ્રષ્ટા છું. આપણો આવો સંબંધ છે. કેવો સંબંધ છે સાહેબ? હું જ્ઞાતા દ્રષ્ટા છું. શું બોલે છે આ ટેપ? તેને હું જાણ્યા કરું છું નિરંતર. ભૂલતું કરે તો મારી પાસે નોંધ રહેશે. અને આ ટેપ એ બોલ્યા કરશે. એ જે ટેપ બોલે છે એ માલકી વગરની વાણી છે. અને માલકી વગરની વાણી પોઈઝન સિવાય ની હોય. કેવી હોય? અને હું બોલ્યો એ બોલ્યું પોઈઝન પડ્યું. કેમ લાગે છે આપને? નિર્વિશ છે. નિર્વિશ શું કે છે? નિર્વિશ છે. હા નિર્વિશ. એટલે માલકી વગરની વાણી. મેં સાયન્ટિસ્ટ ને કહ્યું કે અમે માનવા તૈયાર નથી. તમે કેમ કરી માની શકશો? હજુ તો તમને આ મગજમાં ઉતરતો ઘણો ટાઈમ લાગશે હું જે કઉ છું તે. કારણ તમે નિરંકાર થયા છીએ. તમને આ કીધું ઉતરે? અમારા ગુજરાત અમારા હિન્દુસ્તાન ના લોકો પણ સમજી શકે. આ તમને ના સમજાય. કારણ કે આંતરિક વિજ્ઞાન છે. બાહ્ય વિજ્ઞાન તમે સમજી જાઓ. આ આંતરિક વિજ્ઞાન છે. બાહ્ય વિજ્ઞાન માં તો તમારી બુદ્ધિ બહુ ચડતી હોય. ભૌતિક વિજ્ઞાન માં બહુ જબરદસ્ત છે. આધ્યાત્મમાં પાછા પડી જાય. એટલે મને કહે છે કે અમે માનતા નથી. તમે ટેપ રેકર્ડ કહો છો પણ હું માનતો તમે મારે એમ નહીં આવે કહ્યું. કારણ કે મને તો આ જગતમાં આ સંસારમાં કોઈ પણ માણસ એવો નથી, કોઈ પણ જેવો નથી જે મને દોષિત દેખાતો હોય. એટલે તમને કઈ એવું દેખાય છે? નહીં દેખાય. મારી દ્રષ્ટિ જુદી છે, તમારી દ્રષ્ટિ જુદી. મને દોષિત કોઈ દેખાતો નથી. દોષિત હશે ખરાક નહીં લોકો જવાબ આવે છે ને? ખરેખર દોષિત કોઈ નથી. અને દોષિત દેખાય છે એ તમારી ભ્રાંતિ. કોઈ પણ દોષિત છે નહીં. અને તમારી એ દ્રષ્ટિ ખીલે નહીં ત્યાં સુધી તમારે અહીં ભટકવાનું. શું કહ્યું? છેલ્લી દ્રષ્ટિ આ છે કે કોઈ દોષિત છે જ નહીં જગતમાં. એ જયારે દેખાતું થશે ત્યારે તમારો થઈ ગયેલો છુટકારો થયેલો હશે. અને તે હું એ જ શીખવાડવા માંગુ છું. હું એ જ શીખવાડવા માંગુ છું. કોઈ દોષિત છે નહીં. તમારું ઉપરી તો ભગવાન છે. ભગવાન તો તમારું સ્વરૂપ છે, નહીં કે બીજી વસ્તુ છે. ભગવાન તો તમારું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ. અને એ પોતાનું સ્વરૂપ છે. હું રિયલાઇઝ કરી દીધું એટલે ભગવાન તમારી પાસે આવી ગયો. કઈ ગમે છે કોઈ વાત? આમાંથી પસંદ હોય તો આગળ કરજો. બીજી વાત શું સર? કે સચ્ચિદાનંદ સ્વરૂપ શિવોહમ શિવોહમ. શંકરાચાર્ય પણ કહી ગયા છે. શંકરાચાર્ય પણ કહી ગયા છે કે સચ્ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ. એવું શંકરાચાર્ય પણ કહી ગયા.